તો મને એમ કે છે કે આ તું તો લાગણી વગર ની છે કે છે, અને પછી દિલ ને દુઃખ થાય આપણને, એટલે એવું કે લોકો, એટલે પછી દિલ ને દુઃખ થાય આપણને, એમ દુઃખ થાય છે એમ ગો. ના દુઃખ કોઈ બહુ રડતો હોય છોકરો મરી ગયો નહીં, કેમ કોઈ મરી જતા રહી હોય તમારા ઉપર કે રડ્યા કરો છો કેવું કે શું કે, અને ના રડતો હોય તો એટલે નોર્મલ આ જગત નો નિયમ જ નોર્મલ નોર્માલિટી થી જ મોક્ષ થાય છે. આ નોર્માલિટી આવવું કેવી રીતે, એબો નોર્મલ થયો કરે, એબો નોર્મલ થયા જ કરે, બિલો થયો બિલો થયા કરે, એના હાથમાં સત્તા હોય ને કોઈ જાતની, પ્રકૃતિ જેમ નચાવે તેમ ના છે, એટલે તો કઈ ટીઓપીએસ છે ને ટોપ. હા અને પોતે જાણે પણ હું કઈ છું એને ઇગોઇઝમ કે છે, શું કે છે ઇગોઇઝમ, શું કહેવા ભાઈ ને કુદરતે કે શાંતિ આવશે, અરે શાંતિ ઘરે ઘરે આવશે, મને ભેગા થયા તો અરે હજી બિલકુલ કાયમ ની શાંતિ થઈ જશે, પછી તમારે અહીં સત્સંગ ચાલે છે, આપણે અહીંયા આગળ ત્યારે આમ સમુદ્ર ના કિનારે આપણે આવ્યા હોય અને પવન વાતો હોય, આપણી તંદુરસ્તી સારી હોય, હવામાન તો એ વખત હવામાન આપણને ખુશનુમાં હવામાનથી આપણને કંઈક શાંતિ જેવું લાગે ને. આ જીવનમાં અમુક વર્ષ થયા પછી આપણે બાયો માસ ભલે તાજગી માસ કરે, તાજગી એટલે એવું નહીં કે હવાની ઉજવણી કરીએ એવું નહીં, પણ જે પ્રફુલ્લિતતા, નિરાશા અને ઉમંગ એ બેનો જે ભેદ છે તે કંઈક આર્થિક રીતે કે સાંસારિક રીતે હું નથી કહેવા માંગતો, પણ એ દિલમાં કંઈક સમાજની રીતે કે પૈસાની રીતે કે તંદુરસ્તી રીતે એ જ ઉમરતો નથી માગતો, પણ બારે દિવસ આપણે કંઈક ઉમંગ છે, ક્યારેક નિરાશા બહુ જ આવી જતી હોય, એટલે ફક્ત પૈસાની કે વ્યવહારની કે સમાજની નહીં પણ જીવન પ્રત્યે પણ, જેમ અત્યારે પેલા બેન કહે બેને કહ્યું કે મને કંઈ મોહ માયા જેવું જ નથી, પણ છેલ્લે એક શબ્દ પાછો બોલ્યા કે જ્યારે દુનિયા મને પાછું કહે છે કે તમે એમ કે કઠણ ચામડીના છો કે કંઈક જળ ટાઈપના છો, એ જ એનો ભાવ બતાવે કે હજુ મોહમાયા છૂટી નથી, આપણને તેની હો નથી ઘણી વાર પડતી, પણ કહેવાનો ભાવ એ દિલમાં જે આઘાતકતા આવવી જોઈએ, ઉમરતો આવવો જોઈએ, અથવા તો હલકું શરીર રહેવું જોઈએ, આમ મન મન રહેવું જોઈએ, કંઈ ભારે પણ રહે આ દુનિયાને કોઈ ચલાવનાર નથી, જો ચલાવનાર હોત તો પુણ્ય પાપની જરૂર નથી, એટલે આપણે જે ક્રિયામાં છે ને કે આ પુણ્ય અને પાપનો અર્થ શું કહે છે, આથી પુણ્ય થાય શું કરીએ, તો કે છે આ જગતના લોકો જીવ માત્ર એ ભગવાન સ્વરૂપ છે, શું છે ભગવાન સ્વરૂપ, જીવ માત્ર એ ભગવાન સ્વરૂપ છે, હવે ઝાડમાં પણ જીવ છે, હવે છતાં એને એ ખરેખર શ્રદ્ધા મળે બોલે ખરા, પણ શ્રદ્ધા નહીં ને, એટલે ઝાડ કાપે એ કરે બધું એમને આમ થો તોડા તોડ કરે બધું સરકાર છે, જીવ માત્ર ને કઈ પણ દુઃખ દેવું તેને પાપ બનાવે, અને જીવને સુખ આપવું, તમે બગીચામાં પાણી છાંટો છો તે જીવને સુખ સુખ પડે છે કે દુઃખ, સુખ આપો એનાથી પુણ્ય બંધાય, કોઈ પણ જીવને સુખ આપો એથી પુણ્ય બંધાય, અને કોઈ પણ જીવને સેજ પણ ત્રાસ આપો એથી પાપ બંધાય, બસ આટલું સમજ રાખવું, જગત ભગવાન સ્વરૂપ જ છે, શું છે બધું, આ દુશ્મન દેખાય છે ને આ મિત્ર દેખાય છે એ પોતાની ભ્રાંતિ છે, આ ભ્રાંતિ એ ભ્રાંતિ જ્ઞાન દૂર થઈ જાય એટલે બધું શુદ્ધાત્મા જ છે, બાય રિલેટિવ રૂપે એ ગધેડો છે, રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે. તમે સમજાય ને? એટલે એ પુણ્ય પાપ ની અસર થાય છે, એ અસર પછી આપણે ભોગવવાનું. કોને ભોગવવાનું? એ સભાનતા જ્ઞાન હોય એ વિષય નું, કે આ મેં પાપ કર્યું પુણ્ય કર્યું એનું જ્ઞાન હોય તો પાપ ને પૂર્ણ થાય ને. એને જ્ઞાન જ ન થવા દે કે આ મેં પાપ કર્યું કે પૂર્ણ થયું, એનું બિલકુલ એને અસર ન થાય. તો કુદરત નો નિયમ એવો છે કે તમને જ્ઞાન હોય અને જ્ઞાન ના હોય તો પણ એની અસર તો થયા કરે નહી. તમે ઝાડને કાપો એટલે તમને એમ લાગે કે અમે કઈ પૂરી વાત સમજતા ના હોય, તેથી કઈ ઝાડને દુઃખ તો થયું જ ને, થયું માટે પાપ લાગ્યું. શું કહ્યું? આ સમજ માં છે. અને તમે થેલી લઈને જતા હોય અને એમાંથી ખોંડ વેરાતી હોય, થેલીમાંથી કોણ હોય તો વેરેલી ખોંડ હોય કે કોઈને કોમ લાગે કે ના લાગે? એટલે પુણ્ય પાપ એ બેની અસરો થયા કરે છે. પુણ્ય પુણ્ય હોય, પુણ્ય અસર શું કેવાય? કે આપની આપણી ઈચ્છાપૂર્વક થયા કરે. શું થાય? આપણી ધારણાપૂર્વક. સમજાય તમને? પુણ્યની અસર શું? કે આપણે ધારેલા પ્રમાણે બધું થયા કરે. અને પાપની અસર શું? કે ધારેલું હોય તો અવરું થયા કરે, ધારેલું હોય તો અવરું થયા કરે. કે બધા સુખના આવરા પડેલા હોય. બહુ હાર ધન્યવાદ. કેમ ધન્યવાદ? આ નાખનારી ભૂલ છે? નાખનારી ભૂલ નથી, એનો એ સુખ ક્યાં નાખનારો? પણ જયારે પુણ્યની અસર થઈ ત્યારે ચોખ્ખો પડતા હોય, પાપની અસર થાય ત્યારે બધું ચાલે. સરસ હોય ને? અને જયારે પુણ્ય અસર થાય, આવો દર્શન ભાઈ, આવો દર્શન ભાઈ, આવો દર્શન ભાઈ, પાપની અસર થાય તક જવા એના નરોત્તમ. નરોત્તમ તેનાથી જ તમારું આ અસર છે તે લોકોના ઉપર અસર પાડે. સમજ પડી ને? એના સમજ પડી. જો આની પુણ્ય અસર હોય ત્યાં થી આવો પ્રાણ જીવન ભાઈ, આવો પ્રાણ જીવન ભાઈ કે ને, અને પાપ ની અસર થાય બધા જોયેલું અનુભવ જોયેલો એમ પાપ જોતા આવડતું હોય તો ધોતા ના આવડે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ સસ્તો ના દેખાય ત્યાં સુધી પાપ ધોતા આવડે. પાપ ધોવું એટલે શું? પ્રતિક્રમણ કરવું. અતિક્રમણ એટલે પાપ કહેવાય. અતિક્રમણ વ્યવહારની બહારનું કઈ પણ ક્રિયા કરીએ પાપ કહેવાય. અતિક્રમણ કહેવાય. અને તેનું પ્રતિક્રમણ કરવું એટલે પછી આપણે એને ભીરા ના ચાલે તો બધું પાપ ધોવાય નહીં. પાપ ધોવાય. તમે પાપ ધોઈ નાખો છો ને? કેટલા પ્રતિક્રમણ કરો છો? યાદ નથી રહેતું કેટલા, પણ ઘણા થાય છે. ઘણા એટલે હોય કહેલો છે. એને પ્રતિક્રમણ થી કદાચ નવા પાપ ની થાય, પણ જે લીટી પડી ગઈ અને ભીત ના ચૂલા ઉપર કઈ દાગ થયો એ ધોઈ નાખો એટલે દાગ તો રહેવાનો, ઉપર વાઈટ વોશ થાય એટલું જ ના. એવું છે ને, પ્રતિક્રમણ થી નવા પાપ થાય નહીં, એ તમારું કેવું બરાબર છે. પણ જૂના પાપ તો ભોગવે જ છૂટકો છે, એ તો ભોગવે જ છૂટકો છે. હવે તેમાં છે તે મેં પાછો રસ્તો ગયો છે કે આ ત્રણ મંત્રો બોલશો ભેગા, ત્રણ મંત્રો તો એ હલકો થશે. શું છે? એને ભોગવતાનું ફળ હલકું આપશે. કેવું આપે? આપણે માથે દોરમણ નું વજન હોય, માથે દોરમણ નું માસ ને વજન હોય, આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ એકદમ જોવાની કોઈ ચીજ મળી અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલું ભૂલી જાય. ત્યાં ભૂલે ના ભૂલે? એટલે વજન છે છતાં દુઃખ ઓછું લાગે. એવા મેં મંત્રો આપતા એ મંત્રો છે ને એ બોલવાથી એનું વજન જ નહીં લાગે. હેલ્પિંગ છે એ વસ્તુ. એક ઉદાહરણ બોલ્યા હતા? નહીં બોલ્યા. એક દિવસ બોલ્યા છે સર, એક દાડો બોલ્યા હતા. બધા બોલો ને બધું હલકું થઈ જાય. પણ શું અને આ તમારે ભય ભય લાગતો તો બંધ થઈ જાય. કોઈ બાપે બનાવ્યું નથી એવું આ જગત છે. શું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટ. તો ઈર્ષા જે માણસ કરે દુઃખી થાય, એના અંદર અજંપો થાય. હવે દુઃખી થાય આપણા સત્કર્મો લીધે ઈર્ષા કરતો હોય તો એના પાપ આપણને નડે? આપણે ભાવ નથી એને ઈર્ષા કરવાનો, એમ તો એમ તો ઈર્ષા કરતો હોય ત્યાં તો તમારે ભોગવવું પડે. આપણે હસીએ ને તો આપણે ભોગવવું. ના, તમારા મનમાં એવું હોય છે ક્યારે પણ આનું દુઃખ બંધ થઈ જાય એવો ભાવ રહેવો જોઈએ. શું કહ્યું? હા, નેગેટિવ ફરી કાઢું છે ને. અતિક્રમણ થયું કે પ્રતિક્રમણ જોઈએ અને ક્રમણ થી વ્યવહાર ચાલશે. અત્યારે આપણે બધા બેઠા અમે કોઈ જતું કઈ પ્રતિબંધ કરવાની જરૂર નથી. આ બધો ક્રમણ વ્યવહાર છે. ખાઓ પીઓ ભેહો છો નથી નહીં. ક્યારે રસ ખાતા હોય કરવાતો નથી. રસ ખાઓ, રોટલી ખાઓ, ઘી લો. પણ આપણે રસ વેળતી વખતે બેનનો હાથ જરાક આગો પાછો થયો, થોડો બહાર પડ્યો તો આપણે કઈ અક્કલ વગર નહીં આવી ગઈ. એ તમને અધિકાર નથી. તમે એમ કહો અક્કલ વગર નહીં. ભાઈ તો શું કરે પછી બોલાય નહીં, કારણ કે ભાઈ તો દબેલો હોય. શું નહીં તો ભાઈ બહુ તગેલું હોય ને તે એમ કે આ અક્કલ ના કોથળા વાસા દીકરા આપણે શું રે અક્કલ ના કોથળા. એવું કશું કહેવાય નહીં, અતિક્રમણ ના કરાય. કારણ ભૂલચૂક તો દરેક ની થવાની. શું ભૂલચૂક ના થાય? કઢી ખાઈ ના થઈ જાય? ખારી થઈ રોજ આવી થઈ છે. એકદાડું પાથરું મરવું જોઈએ. ના મરવું જોઈએ, મરી જવાનું નહીં, પાથરું મરવાનું. તમને કેમ લાગે? મારી વાત ગમી? તમને ગમી? આ તો ઘઉં દાળ ખાઈ થઈ ગયા તમે આબરું લઈ નાખે છે. પછી પેલા શું કરે છે જાણો તમે? એ કઈ વાંભળી રહે છે ને તે તમારો તમારા તાપ ને લઈને નથી વાંભળતો. એ જાણે કે અત્યારે ઢોરમાં છે, જયારે ગાતરજી નો હશે એટલે આપીશું તો હજી ભાઈ મૂકી રાખે. નહી કાજે લખી રાખે. ક્યાં લખી રાખે? અને પછી પાછું હાલે તો આપણે કઈ ભાઈ આ શું હાલો ભર્યું કે મારે કાર્ય લખેલું તો તે હાલો કે. અને પુરુષો કાર્ય ના લખે, ભોળા પુરુષ માત્ર ભોળા. શું કહે? અને સ્ત્રી જાતિ કાર્ય લખી રાખે માટે બોલશો નહીં. આગળ આમરું કહેલા ઘણી વસ્તુ રાખવાની હોય ને એટલે બધું ઓછું કરી નાખે. મારી વાત તમને સમજાય? આ તો સામાન્ય ભાવે દરેક સ્ત્રીઓ એવી હોય છે એવું નહીં, સામાન્ય ભાવે. શું તમે રોબ કરો એટલે કાયદે લખેલા કે રહે જ નહીં. અમારે એક ભાઈબંધ હતો તેનો હું રોજ કહેતો હતો એટલે સણો રોબ મારે કઈ અમથી છે ભૂલ થાય તેના તપાસ મારે મારે અક્કલ મૂરખ છું. માં હાથ આવી આમ હાથ આપીને તે લે તારો નહીં છે અને અમારો ઉપર પણ બે હાથ જ છે ને. અને પ્રોમિસ કર્યું કહેવાય. શું કહેવાય? પ્રોમિસ કર્યું ના કહેવાય? આઈ પ્રોમિસ ટુ પે નહીં બોલતા એવું પ્રોમિસ કરી કહેવાય. ધોરણ માર કે ભાઈ પણ માર ખાવો પછી માર ખાધો પડે. એ જ ભાઈ નાથ નો માર ખાતો ગાતા જીવન થાય છે. રીતો આવે ને રીત હંમેશા કોઈ પણ માણસ રી લેવા આવે કે આ જુદા છે બધી. શું છે? પાડોશી લડતા હોય પાડોશી લડતા શું કરે બે હજાર તમે આવા તમે આપેલ ભાઈએ એવી બોલશે એમાં માફ કરશે ભાઈએ એમ કરતા તમે આવા તમે આવા અને જયારે મહી લડે ત્યારે તારે શું થાય મહી લડતા શું થાય તું આવી થાય કે તમે એ વાત છે ફૂલ તું થઈ ગયું તો શું રહ્યું તમારે એમાં આવડું જ ના રહે ને એટલે અમે તો ઘેર ભૂસું થવા દેવા તા નથી શું થયું એ અમે અમે ક્યારેક એમ નહીં થાય એ પોઝિટિવ આયન જાય પેલો સામો ગ્રહણ કરે અને વિરોધમાં જાય તો નેગેટિવ આયન પેદા થાય હવે એ જો બંને અલગ રાખે અને એક એકને ધ્યાન ના આપે તો કઈ થતું નથી ચકમક કોઈ કોન્ફ્લિક્ટ કોઈ વીજ કઈ ન થાય પણ જયારે પોઝિટિવ અને નેગેટિવ સામે આવે એટલે ઓટોમેટિક એને વરસાદ આવવો જોઈએ અગર તો વીજ થવી જોઈએ એ થાય એટલે ખરા એટલે થવું જોઈએ એવું સાયન્સ કહે છે એટલે ભલે ઝઘડો થાય પણ થઈ જવો જોઈએ પછી એ ઘુમાતો રહે અગર નેગેટિવ નેગેટિવ રહે પોઝિટિવ પોઝિટિવ હવે એવું હમણાં એર કન્ડિશનમાં આવે છે એર કન્ડિશનિંગ હોય ત્યાં પોઝિટિવ આયન બહુ છૂટે વરસાદ આવતો હોય તવ્યો વલ્યો ત્યારે પોળું છૂટે એમ હવે તે જ વખતે નેગેટિવ આયન વરસાદમાંથી આવે તો એમ કે છે કે તે જ વખતે માણસ એ તો એ રીતે આમાં પણ બોલી જવાય કેવું નથી બોલું છતાં બોલી જાય અગર પ્રકૃતિ નચાવે છે પ્રકૃતિ ના થાય છે આવું તો ભણ ઊભું થઈ જાય તો તમારે કેટલા રોજ બહુ કરવા પડે છે ને તમારી વાત કરી બધા ક્યારે વાત કરી અલગ મંદિર માં દર્શન કરાવે સવા સવાર થોડા નથી એ તો બધે જ છે પણ આ બધું બનાવી છે બધું કયો છે હા બધા પણ થઈ છે કે આ મારું થશે કે સારું છે આ ઇન્દિરાએ મિસા મિસા ભેગો એને બોલાવી ના લીધો ને તો એને શું પકડી મંગાવે કારણ કે બધા ઉભું કર્યું છે બધા લોકો એટલે જે ભગવાન છે એને આ જગત બનાવ્યું નથી આ લોકો સમજણ વગેરે જાણીને બેન સાથે બે જણ પાડોશી વળતા હોય ને તો આમ આ કરી કરી વળે તમે આ વાત પછી બે જણ ભરો બી વળે તારે શું થાય તમે તમે કરે શું બોલે છે હું તું હોય તો જીવાય કેમ કઈ હું ને તું હું તું ભેદ ના લાગે ભાઈ હું જાય તો બધું ઉકેલાય છે નરેન્દ્ર ભાઈ બરોબર છે ને તમે કેમ બોલતા આપડે સાયન્ટિફિક આ બધું લોકો એને કહ્યું છે ને એ બધું છે તે બધું ધર્મ છે એ વિજ્ઞાન નથી. ધર્મ છે એનું ધર્મ ફળ શું મળે? પુણ્ય મળે. ધર્મ ફળ પુણ્ય મળે. પુણ્ય નું ફળ પુણ્ય થી શું થાય? મોટો ઘોડા ગાડીઓ બહાર બગીચા છોકરા છોડીઓ બધું મળ્યા કરે. આપડે ધારો રહે નહી, ધારો ને ક્યારે આપડે મુક્ત થઈએ, સ્વતંત્ર થઈએ ત્યારે આપડે ધારો રહે. આ તો સ્વતંત્રતા પહેરા છોકરા છોડીઓ મોટરો મોટરો બધું હોય સુખ હોય, પણ ખરું સુખ ના કહેવાય ને? ખરું સુખ તો સ્વતંત્ર. ખોટું દેખાય મનમાં શું પધલ કે ઉતારું છે, ફસામણ કહીએ ત્યારે ખોટું દેખાય. આપણી જાતે કોણ છે એનું રિયલાઇઝ કરવું જોઈએ. આમ ક્યાં સુધી ચલાવીશું આપણે? તમે સમજાય? તમે કેવી ટીકી લાવ્યા છો? લેતી વખત સારા લાગે છે. કોઈ દાડો ચિંતા ચિંતા થાય છે કે કોઈ દાડે બધું માર્યું નહીં? ઘણી વાર ગમતું નથી ક્યાં સુધી આપણે રક્ષણ કરીએ? તમે પોતે જ ભાઈ ભગવાન, અને જો આમ દશા જુઓ પોતે જ ભગવાન, અને સ્ત્રી રૂપે કેટલી ઉપાધિ ભગવાની સૌ કોઈ આ ફલાણ ફલાણ આપણે હાલ લાગતું હાલ લાગે બધું અપમાન લાગે ના લાગે? કોઈ કોઈ આત્મા સ્ત્રી રૂપે પુરુષ રૂપે હતો જ નથી, ખબર પડે ને? આ તો અવસ્થા છે, આ તો અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ. કોઈ જાડો હોય, કોઈ પાતળો હોય, કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ, બધી અવસ્થાઓ છે. અને તે બધી ટેમ્પરરી છે. શું છે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રિયલ ઇઝ પરમેનન્ટ. તમે રિયલમાં કોણ છો એ જાણતા નથી. રિલેટિવમાં જાણ હું ડાક્ટર છું, આની વાઈફ છું, અને બહેન છું, અને નણંદ છું, અને મન શું કે મોટા મધર હું મધર થાય, અને મમ્મી તું, અને કાકો હશે, કેટલી બધી ધ્યેય ભજે તો કહેવાય ને? આ ભજે તો નીતા પછી આપણે કઈ કપડાં કેમ બદલ્યા છે? મારી બેન નો ભાણો મરી ગયો. બેન નું કોણ કે તારે કપડા બદલવાના? હા બદલા પડે ના બદલવું. બેન બધું પડશે કે બધું નહીં હોય? ગપ્પા ચાલશે. એમબીબીએસ થયેલા કે એમડી છે? એમડી એમડી તમારે જેટલું તમે એમડી ના પાસે એ પાસ છે. આપી શું આશીર્વાદ આવજો મુંબઈ આપો. અમે અહીંયા આવી છીએ તો પછી તે રાતે જમ્યું કે નહીં દાદા? જમ્યું કે નહીં? તમને ગમ્યું કે ના ગમ્યું? સત્સંગ સત્સંગ ગમવા જોઈએ બધા. કારણ કે આ સત્સંગમાં હું તું જ નથી, હું ને તું હું આવો ને તમે આવા, એવું તો એવું નથી. એ તો એક જ છે, હું જ છું. શું છે? હું તો બી માધ્યમ નથી ને આપડે તો બધા એક વાત. બેને કહ્યું કે તમને અહીં શું હતું, અહીંયા આગળ શું દર્શન કરવાથી લે અહીં શું છે? કે સ્વામી આ કેવું કહ્યું? ઠીક છે, પરંતુ એકલા આવી ગયા કે મને કહ્યું નહીં કે આવું છે. આજે શું કહ્યું છે લાયા તમને? દાદા ભગવાન જોયેલા ખબર બંધ પડેલું ઘડિયાળ આપણે માટે મૂકી જાય કે છે. વ્યવહારની લિમિટ ક્યાં સુધી છે? વ્યવહારની લિમિટ ક્યાં સુધી? એની લિમિટ હોય ને દરેક વ્યવહારની લિમિટ હોય ને. આપણા ઉપર કોઈ ઉપરી ના હોય એવી જગ્યા છે, એ જગ્યા જશે સારું કે જ્યાં ઉપરી હોય ત્યાં મારે કમ્પાઉન્ડ ના આગળ મૂકી છે ત્યારે આપણું શું ટેકનાઈ અહીંયા ના મૂકી શકે છે જે કોઈ આવે તે બસ થતો જે આવે તે તરીકા જે આવે તે તરીકા ખરી રીતે તમારી ઉપરી કોઈ બસ છે જ નહીં. આ શું બસ છે તમારી ભૂલોથી ઊભું છે બ્લન્ડર છે મિસ્ટેક તમારે બ્લન્ડર અને મિસ્ટેક થી આ બસ ઉપર બસ જ નથી કોઈ ઉપર અન્ડરહેન્ડ નથી તમને અન્ડરહેન્ડ જ્યાંથી ટેવ છે ત્યાં સુધી બસ મળ્યા કરશે તમે અંદર ની જરા ટેવ કરી નહીં દફડાવા જોઈએ નહીં જે ગુરુ વગર બસ થાય તો આપણે ગુરુ જોડે સર્ચ કરી કે ફરી મારી પર બસ ના રહેવાનું હોય તો હું તમને બહુ કરું કઈ આ તો તમે ચડી ગયા થયા પણ બીજો આવેલો થોડો ચડી ગયા બસ બીજો ચડી ગયા બસ કેટલાક ચડી ગયા મારી પાસે એવી સર્ચ કરીને પછી ગુરુ કરતા નહીં તો ગુરુ નો અર્થ જોડો તમે ગુરુ નો અર્થ શું થાય ભારે ભારે એટલે ડૂબે અને ડૂબે એટલે એની ઉપર જોડે બેઠા થાય તે ગુરુ નો અર્થ ભારે થાય કરતો એટલે પછી સદગુરુ કે છે હા એટલે સદગુરુ સદગુરુ કોને કહેવાય ભારે હોય પણ ગુરુ કિલ્લી હોય પાસે ડૂબે નહીં એને સદગુરુ કહેવાય સદગુરુ નો બોસ કહીએ તો સદગુરુ આપણને કઈ પાયલ લાગતા રહે અને આપણે સર્ચ કરવા નહીં ભાઈ બીજો બોસ ના બોલવાનો હતું તમે ગુરુ કરવું નહીં તો બધા બોસ જ બોલવા હોય તો મારી જી દશા થાય તમને ફાવતું આવ્યું આ બોકડા ભલે યાદ કરે શિષ્યો રૂપિયા બોકડા ભલે ના મળે હે બોકડા કહેવાય જો એનો છુટકારો ના થયો તો બોકડા કહેવાય છુટકારો થવો જોઈએ ગુરુ મળ્યા એટલે છુટકારો થવો જોઈએ આ ગુરુ કરતા તો પેલા ગુરુ હારા બિચારા કોલેજ ના કે આગળ થાય બે દિવસ થાય પછી છૂટા થઈ જાય ભગવાન લુગડા ની ઢોળ લુગડા ની જંત દુકાન કઈ દુકાન ગમી તમને મારા શબ્દ બોલે દુકાન બોલે બધા દુકાનો ખોલી બેસી ગયા બધા પીઓ રાખે ભગવાન તો જતા પી બીજા બધા પી હોય નાટક સિનેમા બધી બધા ભગવાન માં પી હોતી હોય કઈ બેન ભગવાન ત્યાં જવાનું પી હતી લોકો એમની કેટલાક પૈસા મૂકે છે અહીં મૂકવાનો હોય માગવાનો હોય અહીં મૂકવાનો હતો જ્યાં બ્રહ્માંડ નો માલિક બેઠેલો છે એમાં તો મૂકવાનું આપણે પણ છે, આપણે માગવાનું હોય કે આવી મારે અડચણ આવી છે કાઢજો કઈ શું કહ્યું. હા તો મુકર ભાઈ મૂકવા રૂપિયા અહીં મૂકવાના બધા બાવાથી બાવા બાવા ને મોકલજે મૂકજે બાવાને ઉગડા જઈ તો હોય બીજું જોઈતું હોય જ્ઞાની પુરુષ કશું જોઈએ નહીં શું જોઈએ. આપડે કાપી લે તારે ખરા ગુરુ સમજી જાય નાખી છે ખરો ભલે આપણને કોઈ પગે નથી લાગતું ને એ મુશ્કેલી છે ને પગે નથી લાગતા એનું શું જવાનું પગે આવ્યો પગે લાગ્યા વગર ગયો આજકાલ એની ઘેર પાસે નોંધ કરે આજકાલ વગર મળ્યો એવું બધું નોંધ કરે એના કરતા આપણે કહે કે સાહેબ બધી ચીજ આપી કરી પણ ફરી બોસ ના મળે એવું કરી આલો શું કરી બોસ તો ગમતો નથી ને જ્ઞાની પુરુષ નો અવતાર હોય ત્યારે મુક્તિ ની વાત કે પોતે મુક્ત થઈને બેઠેલા હોય પોતે મુક્ત થઈને બેઠેલા હોય કેવું તારે મોક્ષ ના દાતા કહેવાય મોક્ષ નું દાન આપવા આવેલા હોય કેવું લોક વેદાંત ના માધેલા લોક છે કેવા છે આ તો વેદાંત ના ઉપરી હોય તેનું કામકો ખરો જ્ઞાની પુરુષ હોય તો વેદાંત ના ઉપરી હોય ધીસ ઇઝ નોટ ડેડ ધીસ ઇઝ નોટ ડેડ કે છે શું કે છે હા એટલે વેદાંત માં ઉતરે નહીં ને આ શબ્દરૂપ નથી આત્મા આત્મા તો શબ્દ થી વર્ણન થાય એવી વસ્તુ અવર્ણનીય અવસ્તવ્ય એટલે જ્ઞાની પુરુષ નું જ કામ બીજા કોઈ નું કામ ચાલો વાત કરે મગજમારી કરે શું કરે અને પછી બ્લડ પ્રેશર થઈ જાય મગન ને માર માર કરે વગર તમને આમ તો થોડીક હમણાં સુધા થોડીક ચેક કરે છે જીવવા સારું મગનમારી કરે છે ત્યારે સારું કરે જીવવા સારું મગનમારી કરે છે અહીં બોલાવો ને એ લાગે પડી જાય ઘણા ઘણા પ્રેશરવાર મટી ગયું દરેક રોગ મટી જાય અહીંયા કે દાદા ની પાસે બધા તમામ રોગ મટી જાય આ વિશ્વાસ થી ઉત્પન્ન થાય છે રોગો શેને થાય છે સંસાર નો વિશ્વાસ અને આનંદ થી મટી જાય તમને સમજાયું બરોબર છે ને ડાક્ટર તો નિમિત્ત છે ડાક્ટર એમ ખોટું નથી આનંદ જોઈએ બંને દવાખાના જુદા એક હતા લઈને જુદા પડી જાય છે એ દવાખાનું જુદું કરે તમે કરો જુદું અને એ ઉપાની કરે તો તમે ના જાઓ આવો સંસાર એટલે ભૂતો બોલાવે કઈ કરે બોલાવે વાર કઈ ઊંઘે છે કે ઊંઘે છે ઉઘારી વાંકે ઊંઘે છે વ્યવહાર બધો ચાલે છે ને ઉઘારી ઊંઘમાં ચાલે છે આપડે વ્યવહાર શેમાં ચાલે છે બોલાવે સાધુ સંન્યાસી બાવો બાવલી બધે ઊંઘમાં જ વ્યવહાર કરે છે પછી કહે છે હું છું એટલે તેમાં શું ચક્કર ઊંઘમાં તો શું સાંભળે ને આ ઉઘારી વાંકનું સપનું છે શું છે આ સપનું કેવું છે ઉઘાડી વાંચનું પેલું બંધ આપનું સપનું આ ઉઘાડી વાંચનું સપનું આમાંથી જે જાગ્યા તે જ્ઞાની કહેવાય કેવું તમે સમજાયું આ તો બધા સપના ની બધા ધર્મ છે બધા સપના ના ધર્મ માંથી પોહાય આપણને સમજાય છે ને ઉઘાડી વાંકની ઊંઘે છે ઉઘાડી વાંકે ઊંઘે છે બધા આખું વર્લ્ડ ખાવે શું કહે છે એટલે ખાડામાં પડે છે એટલે ખાડામાં પડે છે બધા હા તેની જ ભાગ ને એક જ જણ જાગ્રત હોય બહુ થઈ ગયું જ્ઞાની પુરુષ સંપૂર્ણ જાગ્રત હોય બધો વ્યવહાર જ્ઞાની પુરુષ નો મારો વ્યવહાર કેવો હોય ગમે તે વ્યવહાર હોય કેવો ડ્રામામાં ભરતો હોય છે તે હાથી રડતો હશે કે જૂઠો રડે? જૂઠો અભિનય પૂરતું જ. ઝડપી કેવી રીતે થાય? ઉપયોગ નહીં એટલે એની સ્પીડ પૂરી થઈ જાય. ઉપયોગ ના દેવાય ત્યાં જરાક પડી થાય. પાંચ આઠ ના ઉપયોગ ના હોય ત્યારે ગાડી શું હોય? અખંડ નામ સ્મરણ કરવાથી ઝડપી નિદ્રા થાય. દાદા નું અખંડ નામ સ્મરણ કરવાથી જલ્દી નિદ્રા થાય? વાંધો ને દાદા, એ જ શુદ્ધાત્મા છે ને, વાંધો ને. પણ આ પાંચ આજ્ઞામાં રહેવા જોઈએ. એવું છે ને, સ્ત્રીઓને નામ સ્મરણ કરે ચાલે, પુરુષોને પાંચ આજ્ઞામાં રહેવું જોઈએ. કારણ જાગૃતિ છે ને, સ્ત્રીઓ જાગૃતિ હોય ના રહેવાય તો પછી આપણે એવું કરવું જોઈએ, પાંચ આજ્ઞા ના રહેવાય. બને એટલું આપણે સિદ્ધાર્થમાં આમ રિલેટિવ રિયલ જોતા જોતા ચાલવું જોઈએ. એટલું આમ તે બધું બને એટલું જોવું જોઈએ. પાંચ આજ્ઞા બધું જ્ઞાન નહીં છે ને. હા, જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ ને રાખરા પ્રમાદ ના જોગું ના કરાય. બે આમ કલાક રહે એવી કઈ બહુ થઈ ગયું. કઈ પુણ્યા તારનો સમય છે ને તમારે? મન વચન ગાયાથી અને તે પછી પાછું એનું મનથી જે વિચારતા હોય તે બધું વિચારવા કરવાનું, જે બધું જે બધું આગળ યાદ હોય તે યાદ આવે તો ભૂલાઈ જવાનું, તે કરે અને બધું વિચારે પાડી દેવાનું, વાણીથી બોલવાનું નહીં. તે મનથી થશે અને દેહથી એ એનાથી બહુ દૂર રહેવું. શું મન વચન કહેવાનું એ નવ રાડે એટલે શું કે મનમાં આપણે આ તત્વ અમારે હોય ને, એટલે પેલું કરવા જેવું નથી. આ કરે એટલે પેલું થઈ જાય, એનું કરવામાં અહંકારની જરૂર પડે. તો એટલે આપણે તો કરવાનો માર્ગ જ નથી. આપણે શું કહે છે કે આપણે તો અમારો ઓટોમેટિક એ ક્રમિક માર્ગ વાળાને દે. જય સચિદાનંદ. આમનું એ કેવું એમ છે, અમને સુગંધ આવે કેટલા વખતે?